શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય ચોથો પાંચમો. બ્રહ્માજીએ ભગવતીના ચરણનખમાં બધા દેવતાઓ લોક વગેરેને જોવા તથા ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને બ્રહ્માજી દ્વારા ભગવતી જગદંબિકાની સ્તુતિ. બ્રહ્માજી કહે છે, આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ બોલ્યા, આપણે વારંવાર પ્રણામ કરીને આ ભગવતી પાસે જઈએ, તે પરમ આદરણીય મહામાયા આપણને અવશ્ય વરદાન આપશે. તેમની પાસે જઈને નિર્ભય થઈને તેમના ચરણોની ઉપાસના કરીએ, તેમના દ્વારપાલો આપણને રોકી લેશે તો ત્યાં જ આપણે બેસીને તેમની સ્તુતિનો પ્રારંભ કરીશું. બ્રહ્માજી કહે છે, ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું તે સાંભળી મને, બ્રહ્માને અને શંકરને ખૂબ પ્રસન્નતા થઈ. ભગવતીની પાસે જવાનું અમે સહર્ષ સ્વીકારી લીધું. હા હા, અવશ્ય જવું જોઈએ. આમ શ્રી હરિને કહીને અમે બધા, હું, વિષ્ણુ અને શંકર ત્રણેય દ્વાર પાસે જઈ વિમાનમાંથી નીચે ઉતર્યા. જ્યારે દેવીએ અમને દરવાજા પાસે જોયા ત્યારે તે હસવા લાગ્યા અને તે જ વખતે અમને ત્રણેયને સ્ત્રી બનાવી દીધા. અમે ત્રણેય ઉત્તમ આભૂષણોથી સજ્જ સ્વરૂપવાન સ્ત્રી બની ગયા. હવે તો ખરેખર અમને પરમ આશ્ચર્ય થયું. પછી અમે તે દેવીની પાસે ગયા. અમે સ્ત્રી રૂપમાં જ હતા. મનોહર રૂપવાળા તે દેવીએ અમને તેમના ચરણો પાસે જોઈને અમારા પર પ્રેમ દ્રષ્ટિ નાખી જોવા લાગ્યા. અમે તેમને પ્રણામ કરીને સામે બેસી ગયા અને એકબીજાના સામું જોવા લાગ્યા. અમારું શરીર સ્ત્રીનું થઈ ગયું હતું. શરીર પર સુંદર આભૂષણો હતા. અમને ત્યાં નીચે એક પાદપીઠ ઊંચે આસને બેઠેલાને પગ મૂકવાની પાટલી જોવા મળી. તે અનેક મણીઓથી શણગારેલી હતી. કરોડો સૂર્ય જેવો તેમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો. હું, વિષ્ણુ અને શંકર ત્યાં રોકાઈ ગયા. ત્યાં દેવીની હજારો સહેલીઓ બેઠી હતી. કોઈના શરીર પર લાલ વસ્ત્ર, કોઈના શરીર પર નીલ રંગના અને કોઈના શરીર પર પીળા વસ્ત્ર હતા. તે બધી દેવીઓની આકૃતિઓ કલ્યાણમય હતી. તેમણે વિચિત્ર વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા. ભગવતી ભુવનેશ્વરી પાસે રહીને તેઓ સેવા કરી રહી હતી. બીજી કેટલીક સ્ત્રીઓ નાચગાન દ્વારા પોતાની સેવા સમર્પિત કરતી હતી. હે નારદ, મેં ત્યાં જે અદ્ભુત દ્રશ્ય જોયું તે તમને કહું છું, તમે ધ્યાન આપીને સાંભળો. ભગવતી ભુવનેશ્વરીના ચરણ કમળના જેવા કોમળ હતા, નખ સ્વચ્છ દર્પણ જેવા હતા. ભગવતીના નખમાં જ મને સ્થાવર, જંગમ, સંપૂર્ણ બ્રહ્માંડ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, વાયુ, અગ્નિ, યમરાજ, સૂર્ય, ચંદ્રમા, વરુણ, કુબેર, ત્વષ્ટા, ઇન્દ્ર, પર્વતો, સમુદ્ર, નદીઓ, ગંધર્વો, અપ્સરાઓ, વિશ્વાવસુ, ચિત્રકેતુ, શ્વેત, ચિત્રાંગદ, નારદ, તુંબુર, હાહા, હુહુ, અશ્વિની કુમાર, વસુગણ, સિદ્ધ, સાધ્ય, પિતૃઓ, શેષનાગ વગેરે બધા જ નાગ, કિન્નર, ઉરુગ, રાક્ષસ, વૈકુંઠ, બ્રહ્મલોક તથા પર્વત, શ્રેષ્ઠ કૈલાશ, આ બધું જ દેખાયું. મારું જન્મસ્થાન કમળ પણ ત્યાં જ હતું. તેના ઉપર હું ચાર મુખવાળો બ્રહ્મા બેઠો હતો. શિષ્ય સાઈ ભગવાન વિષ્ણુ પણ દેખાતા હતા. મધુ કૈટપ પણ જોવા મળ્યા. મહાભાગ બ્રહ્માજી કહે છે, આ પ્રમાણે ભગવતીના ચરણ કમળના નખમાં મને અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. હું આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગયો. આ બધું શું છે એવી શંકા ઉત્પન્ન થઈ. વિષ્ણુ અને શંકર પણ આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્યારે અમે ત્રણેય માની લીધું કે આ દેવી અખિલ જગતની માતા છે. અમે તે દેવીને એકી ટકે જોતા રહ્યા. ત્યાં 100 વર્ષનો સમય વીતી ગયો. તે અમૃતમય કલ્યાણ સ્વરૂપ દ્વીપમાં દેવી અમારી સાથે પણ સખી જેવો વ્યવહાર કરતી હતી. તેમના બધા અંગોમાં પ્રેમ નીતરતો હતો. તેમના શરીર પર અનેક પ્રકારના આભૂષણો હતા. તેમના અત્યંત મનોહર રૂપને જોઈને અમે પણ મોહિત થઈ ગયા હતા. તેમના સુંદર ભાવ જોઈને અમને અપાર હર્ષ થયો. સ્ત્રી વેશમાં પરિવર્તિત થયેલા વિષ્ણુએ સમય અનુસાર તે ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિ આરંભ કરી. ભગવાન વિષ્ણુ બોલ્યા, આપ પ્રકૃતિ દેવીને નમસ્કાર હો, ભગવતી વિધાત્રીને વારંવાર નમસ્કાર હો, જે કલ્યાણ રૂપિણી છો, મનોરથોને પૂર્ણ કરનારા છો તથા સિદ્ધિ સ્વરૂપા છો, તે ભગવતીને વારંવાર નમસ્કાર હો. જેમનો સચિદાનંદમય વિગ્રહ શરીર છે, જે સંસારની ઉત્પત્તિ સ્થાન છે તથા જે સૃષ્ટિ સ્થિતિ સંહાર અનુગ્રહને તિરોભાવ રૂપી પાંચ કાર્યનું વિધાન કરે છે, તે ભગવતી ભુવનેશ્વરીને પ્રણામ. સર્વ અધિષ્ઠાનમયી ભગવતીને નમસ્કાર હો. હે માં, હું જાણી ગયો છું કે આ સંપૂર્ણ જગત તમારામાં વસેલું છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ અને સંહારનું કારણ તમે જ છો. તમારી જ વ્યાપક માયા આ સંસારનું નિર્માણ કરે છે. હવે મેં તમારો પૂર્વ પરિચય મેળવી લીધો છે કે તમે જ સમસ્ત સંસારનું એકમાત્ર કારણ છો, તેમાં કોઈ શંકા નથી. બધો સંસાર સત અને અસતમય વિકાર સ્વરૂપ છે. તમે સમયાનુસાર ચેતન પુરુષને આનો વિસ્તાર બતાવો છો. 16 અને 7 તત્વોથી તમારો વિગ્રહ શરીર પૂર્ણ છે. અમને જાદુગરની જેમ તમારો સાક્ષાત્કાર થાય છે. એ વાત નક્કી છે કે તમે તમારા મનોરંજન માટે બધી લીલા કરો છો. તમારી શક્તિ વિના કોઈ પણ પદાર્થ તેના મૂળ રૂપમાં દેખાવું શક્ય નથી. તમે જ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત થઈને બિરાજેલા છો. હે માં, વિદ્વાનો કહે છે કે જો તમારી શક્તિ અલગ થઈ જાય તો જગતની વ્યવસ્થા કરવામાં પુરુષને સફળતા મળવી અસંભવ છે. તમે તમારા પ્રભાવથી સંપૂર્ણ સંસારને સંતુષ્ટ કરવામાં હંમેશા તત્પર રહો છો. તમારા તેજથી સમસ્ત જગતની ઉત્પત્તિ થઈ છે. હે દેવી, પ્રલય કાળમાં તમે સમસ્ત સંસારનું ભક્ષણ કરો છો. હે ભગવતી, તમારી લીલાઓને કોણ જાણી શકે. હે માં, તમે મધુ કૈટબના પંજાથી અમારી રક્ષા કરી, મણિદ્વીપ વગેરે લોકોના અમને દર્શન કરાવ્યા, તે દ્વીપોના આનંદ ભવનમાં અમને પહોંચાડ્યા અને આપની કૃપાથી અમે કરોડો અદ્ભુત દ્રશ્યો જોઈ શક્યા. હે ભવાની, આ બધી તમારી અતિશય કૃપાનું કારણ છે. હે માં, બ્રહ્મા અને શંકર પણ તમારા અમિત પ્રભાવને જાણી શકતા નથી. ત્યારે જગતમાં એવું બીજું કોણ છે જે તેને જાણી શકે. તમારા બનાવેલા જેટલા લોક છે તે બધા લોકની અમને આપના નખ દર્પણમાં ઝાંખી થઈ. હે દેવી, અમે જોયેલા લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ જોયા, તે બધામાં અમારા જેવી જ અસીમ શક્તિ હતી. તો શું બીજા લોકોમાં તે નથી? દેવી, તમારા ઐશ્વર્યના વિસ્તારને અમે જાણી શકતા નથી. હે માં, આપના ચરણ કમળમાં મસ્તક નમાવી આપની પાસે માગું છું કે આપનું આ સ્વરૂપ હંમેશા અમારા હૃદયમાં સ્થિત રહે, મારા મુખથી તમારું નામ કીર્તન થતું રહે તથા આંખો તમારા ચરણોની ઝાંખીથી વંચિત ન રહે. હે આર્ય, મારા માટે તમારો એવો ભાવ હંમેશા રહે કે આ મારો સેવક છે અને હું આપને હંમેશા મારી સ્વામીની માનું. માતા પુત્રની જેમ આવી અવ્યભિચારીણી ધારણા અમારા બંનેના મનમાં કાયમ રહે. હે જગદંબા, તમે જગતના બધા જ પ્રપંચોને જાણો છો, કારણ કે બધા જ જ્ઞાનની અંતિમ સીમા આપમાં સમાપ્ત થાય છે. હું આપની શી સ્તુતિ કરું? હે ભવાની, આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. આપની ઈચ્છાને અનુકૂળ જ બધું કાર્ય થવું જોઈએ. બ્રહ્મા સૃષ્ટિ કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે, પરંતુ આપની ઈચ્છાથી અમારામાં શક્તિ ઉત્પન્ન થાય છે. ત્યારે અમે આ કાર્ય કરવા સમર્થ થઈએ છીએ. હે ગિરિરાજ નંદની, તમે બધાના માતા છો. જગતનું પાલન કરવું અને તેને બનાવી રાખવું એ આપનું સ્વાભાવિક કાર્ય છે. હે વરદાયિની ભગવતી, તમારી શક્તિથી સંપન્ન થઈને જ સૂર્ય જગતને પ્રકાશિત કરે છે. તમે શુદ્ધ સ્વરૂપા છો. આ બધો સંસાર તમારા વડે ઉત્પન્ન થયેલો ભાસે છે. હું એટલે વિષ્ણુ, બ્રહ્મા અને શંકર અમારા બધાનું તમારી કૃપાથી જ અસ્તિત્વ છે. અમારું પ્રગટ થવું અને તિરોધાન અદૃશ્ય થવું આ પ્રક્રિયા ચાલ્યા કરે છે, પરંતુ માત્ર તમે જ નિત્ય છો, જગજનની છો, પ્રકૃતિ અને સનાતની દેવી છો. બુદ્ધિમાનોની બુદ્ધિ અને શક્તિશાળીની શક્તિ તમે જ છો. કીર્તિ, કાંતિ અને કમળ તમારા નામ છે. તમે શુદ્ધ સ્વરૂપા છો. ક્યારેય તમારું મુખ ઉદાસ થતું નથી. મુક્તિ આપવી એ તમારો સ્વભાવ છે. મૃત્યુ લોકમાં પધારવા છતાં તમે સદા વિરક્ત રહો છો. વેદોનો મુખ્ય વિષય ગાયત્રી તમે જ છો. સ્વાહા, સ્વધા, ભગવતી અને ઓમ આ તમારા જ રૂપ છે. તમે જ દેવતાઓની રક્ષા માટે વેદ શાસ્ત્રનું નિર્માણ કર્યું છે. પરિપૂર્ણ સમુદ્રના તરંગોની જેમ જગતના બધા પ્રાણીઓ અનિત્ય છે, તેમ બધા અજન્મા બ્રહ્માના અંશ છે. તમારો પોતાનો કોઈ સ્વાર્થ ન હોવા છતાં તે જીવોનો ઉદ્ધાર કરવા માટે જ તમે આ અખિલ જગતની રચના કરો છો. નાટક દેખાડનાર નટની જેમ તમે સંસારની ઉત્પત્તિ અને સંહાર કરો છો. આપનો આ પ્રભાવ બધાને ખબર છે. હે દેવી, તમે મહાવિદ્યા સ્વરૂપિણી છો. તમારો વિગ્રહ શરીર કલ્યાણમય છે. તમે સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરો છો. હું વારંવાર આપના ચરણોમાં મસ્તક ચુકાવી વંદન કરું છું. બ્રહ્માજી કહે છે, દેવાધિદેવ ભગવાન વિષ્ણુ આ પ્રમાણે સ્તુતિ કરીને શાંત થઈ ગયા. ત્યારે મહાભાગ શંકરજી નમ્રતાપૂર્વક યોગ માયાની સમક્ષ આવીને કહેવા લાગ્યા. ભગવાન શંકર બોલ્યા, હે દેવી, જો મહાભાગ વિષ્ણુની ઉત્પત્તિ આપનામાંથી થઈ છે તો તેમના પછી ઉત્પન્ન થનાર બ્રહ્મા પણ આપના જ બાળક થયા, અને પછી તમોગુણી લીલા કરવાવાળો હું શું તમારું સંતાન નથી? અર્થાત મને પણ ઉત્પન્ન કરનાર તમે જ છો. હે શિવે, સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરવામાં તમે અત્યંત ચતુર છો. હે માં, પૃથ્વી, જળ, આકાશ, વાયુ, અગ્નિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ, મન અને અહંકાર આ બધું તમે જ છો. અચરાચર જગતને તમે જ બનાવો છો. ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ અને શંકર તે સંસારને હંમેશા પાલન પોષણ અને સંહાર વગેરે કાર્ય દ્વારા ચલાવવામાં વ્યસ્ત રહે છે. હે માં, જો એમ માનવામાં આવે કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ આ પાંચ સગુણ તત્વોથી જગતની આપમેળે ઉત્પત્તિ થાય છે, તો પણ આ પાંચ મહાભૂત તત્વો પણ આપમાંથી જ પ્રગટ્યા છે. આપનાથી અલગ કોઈનું અસ્તિત્વ જ કઈ રીતે હોઈ શકે? હે માં, બ્રહ્મા, વિષ્ણુ, મહેશના રૂપમાં તમે જ આ જગતની રચના કરો છો, તેથી સંપૂર્ણ ચરાચર જગત તમારું જ રૂપ છે. તમે જુદા જુદા રૂપોમાં પોતાના મનોરંજન માટે પોતાની ઈચ્છા પ્રમાણે ક્રીડા કરો છો અને તેને સંકેલી પણ લો છો. આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારમાં તમારા ત્રણેય ગુણ સદા સમર્થ છે. તે જ ત્રણેય ગુણોથી ઉત્પન્ન થયેલા અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નિયમાનુસાર કાર્યમાં તત્પર રહીએ છીએ. અમે જે આ ત્રણેય દેવતા જગતનું કાર્ય સંભાળીએ છીએ તે તમારા જ રૂપ છે. આ પ્રમાણે બધાનું કારણ તમે જ છો. એ સિદ્ધ થયું, હું બ્રહ્મા અને વિષ્ણુ વિમાનમાં બેસીને જઈ રહ્યા હતા. અમને રસ્તામાં વિવિધ પ્રકારના જગત જોવા મળ્યા. હે ભવાની, સાચું કહેજો તે જગતને કોણે બનાવ્યા છે? હે જગદંબિકે, તમે પોતાની કળાથી આ જગતનું સર્જન અને રક્ષણ કરવામાં વ્યસ્ત રહો છો. હે કલ્યાણમયી માતા, તમારા ચરણ કમળ સિવાય આ ત્રિલોકમાં મારે કશું જ મેળવવાની ઈચ્છા નથી. આ ભૂમંડળમાં કોણ એવું છે જે તમારા ચરણ કમળની ઉપાસના છોડીને અકંટક અવરોધ વિનાનું રાજ્ય ઈચ્છે? તમારા ચરણોના સાનિધ્ય વિના એક ક્ષણ પણ યુગ જેવો લાગે છે. હે માં, તમારા ચરણોની ઉપાસના ન કરીને પુણ્યાત્મા મુનિઓ તપસ્યા કરે છે. તેઓ ખરેખર તેમના ભાગ્ય દ્વારા ઠગાયા છે. તપરૂપી ધન હોવા છતાં મોક્ષથી વંચિત હોવાને કારણે તેમનું તપ નિષ્ફળ જ માનવું જોઈએ. હે અજન્મામાં, તમારી ચરણ રજનું સેવન કરીને જેટલો જલ્દી આ સંસારમાંથી ઉદ્ધાર થાય છે, તેટલો તપસ્યા, ઇન્દ્રિય સંયમ, ધ્યાન અથવા વિહિત યજ્ઞોથી થવો સંભવ નથી. હે દેવી, દયા કરીને મને પવિત્ર નિર્વાણ મંત્રનો ઉપદેશ આપવાની કૃપા કરો. તે અદ્ભુત, અત્યંત વિસ્તૃત અને સર્વોત્તમ મંત્રનો જપ કરીને જ હું સુખી થઈશ. બ્રહ્માજી કહે છે, અદ્ભુત તેજસ્વી ભગવાન શંકરે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી જગદંબિકાએ નિર્વાણ મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું. તે સાંભળીને મહાદેવજીને અત્યંત આનંદ થયો. ભગવતીના ચરણોમાં મસ્તક ઝુકાવીને તેઓ ત્યાં જ બેસી ગયા. તેમણે કામના પૂરી કરવાવાળા અને મોક્ષદાયી તે નવાક્ષર મંત્રના જપનો આરંભ કરી દીધો. બીજ મંત્ર સાથે ઉત્તમ સ્પષ્ટ ઉચ્ચારણ કરીને જપ કરવા લાગ્યા. જગતનું કલ્યાણ કરવાવાળા ભગવાન શંકરને આ પ્રમાણે જપ કરતા જોઈને બ્રહ્માજી કહે છે, હું પણ મહામાયા જગદંબિકાના ચરણોમાં પડ્યો અને તેમને કહ્યું, હે માં, તમે અખિલ જગતને ઉત્પન્ન કરવાવાળા શુદ્ધ સ્વરૂપ છો. વેદો તમારા સ્વરૂપનું વર્ણન સંપૂર્ણપણે કરી શકતા નથી, એવું નથી, પરંતુ તેઓ સાધારણ કાર્ય માટે તમારો ઉપયોગ કરવા ઈચ્છતા નથી. બધા યજ્ઞોમાં તમારું સ્વાહા નામનું ઉચ્ચારણ કરાય છે. ત્રિલોકમાં એવું કાંઈ નથી જેને તમે ન જાણતા હો. આ સંપૂર્ણ અદ્ભુત બ્રહ્માંડની રચના કરનાર ફક્ત હું જ છું. મારા સિવાય ત્રિલોકમાં શક્તિશાળી બીજો કોઈ પુરુષ નથી. હું ખરેખર ધન્યવાદનો અધિકારી છું, કેમ કે હું સર્વોપરી બ્રહ્મા છું. આ મારું અભિમાન છે. આજે ખરેખર હું આપની ચરણ રજ પ્રાપ્ત કરી ધન્ય બની ગયો છું. તમે સંસારનો ભય દૂર કરવામાં અત્યંત કુશળ છો. જીવોને મુક્તિ આપવી તે આપનો સ્વભાવ છે. હું તમારો આજ્ઞાકારી સેવક છું. આ તદ્દન સત્ય કહું છું. હવે મારી રક્ષા કરો. જે લોકો તમારા પાવન ચરિત્રને સારી રીતે જાણતા નથી તે લોકો જ મને પ્રભુ કહે છે. જેમને તમારો પ્રભાવ ખબર નથી તેવા જ લોકો સ્વર્ગની કામના કરીને યજ્ઞ યાગાદી કરે છે. સંસારના સર્જનનું કાર્ય કરવા માટે તમે મને બ્રહ્માના પદ પર નિયુક્ત કર્યો છે અને મારા દ્વારા ચાર પ્રકારના પ્રાણીઓ અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ બનાવડાવ્યા. હે આદિમાયા, આ બધો ભેદ હું જાણું છું, બીજું કોઈ નથી જાણતું. મારો અહંકાર જન્ય અપરાધ ક્ષમા કરો. જે લોકો આઠ પ્રકારના યોગ માર્ગમાં પ્રવૃત્ત બની સમાધિમાં સ્થિત થઈને અથાક પ્રયત્ન કરે છે તેમની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. હે માં, કોઈ ગમે તે બહાને તમારા નામનું ઉચ્ચારણ કરે તો પણ તેની મુક્તિ સિદ્ધ થઈ જાય છે. આ વાતને તે લોકો જાણતા નથી. હે ભવાની, વિષ્ણુ અને શંકર વગેરે આદિ પુરુષ છે. તેઓ આપના સર્વોત્તમ રહસ્યને જાણે છે અને તેમને તેનો અનુભવ પણ છે. તેઓ તમારા સિવા અંબિકા, શક્તિ અને ઈશા વગેરે પવિત્ર નામોનું અર્ધી પલ માટે પણ સ્મરણ છોડતા નથી, શું તમે જગતનું નિર્માણ નહોતા કરી શકતા? અવશ્ય કરી શકતા હતા, કારણ કે આપની દ્રષ્ટિ પડતા જ ચાર પ્રકારના પ્રાણીઓ ઉત્પન્ન થઈ જાય છે. સૃષ્ટિના આદિમાં માત્ર મનોરંજન માટે જ આપ બ્રહ્માને બનાવીને તેમના દ્વારા સર્જન સૃજન કાર્ય કરાવો છો. તમારી ક્યારે ઉત્પત્તિ થઈ છે ક્યાંય નથી જોવામાં આવ્યું કે નથી સાંભળવામાં આવ્યું. તમારી ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તેને કોઈ જાણતું નથી. જગતમાં આપના રહસ્યને કોઈ જાણતું નથી. હે ભવાની, તમે એક છો, સંપૂર્ણ સ્વતંત્ર વેદોએ તમને આ રીતે વર્ણવ્યા છે. હે માતા, તમારા સંપર્કથી જ હું બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરવામાં, વિષ્ણુ પાલન કરવામાં અને શંકર સંહાર કરવામાં કુશળ છે. જો આપનાથી અલગ થઈ જઈએ તો અમારી શક્તિ કુંઠિત થઈ જશે. તમારી લીલા અદ્ભુત છે. અલ્પજ્ઞ લોકો આ વિષયમાં વિવાદ કરે છે, કારણ કે એવું કોઈ નથી જે આપના ચરિત્રથી મોહિત ન થાય. આદિદેવ ભગવાન વિષ્ણુ અકર્તા છે, તેમના ગુણ સ્પષ્ટ છે, તેમને કોઈ ઈચ્છા નથી અને તેમને કોઈ ઉપાધિ પણ નથી. તેઓ સર્વસમર્થ છે, છતાં પણ આપની વિસ્તૃત લીલાઓની ઝાંખી કરવાનું ચૂકતા નથી, એમ શાસ્ત્રો કહે છે. આ વ્યક્ત અને અવ્યક્ત જગતનો આધાર આપનાથી પહેલા કોઈ બીજો પુરુષ ન હતો અને કોઈ ત્રીજો પણ નથી. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, આ વેદ વાક્યને વ્યર્થ કહી શકાય એમ નથી. અને અહીં અનુભવ બીજી વાત કહે છે. આ પ્રમાણે વેદ વાક્યો અને અનુભવમાં અત્યંત વિરોધાભાસ છે. વેદ કહે છે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, તો તે આપ સ્વયં છો કે તે બીજો કોઈ પુરુષ છે? મારા સંદેહને દૂર કરવા કૃપા કરો. કોઈ મહાન પુણ્યના પ્રભાવથી જ આપના ચરણોની સેવા મને પ્રાપ્ત થઈ છે. તમે સ્ત્રી છો અથવા પુરુષ, આ રહસ્ય પણ મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. અધ્યાય 4-5 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી. જય.